ગરવા રસ ચાખવાનો મળે. શું મળે એને? એવો ગરવા રસ તો બહુ મીઠો લાગે પાછો. એનાથી તેથી કર્મ બંધાય. ગર્વ રસ ચાખ્યો, આરોપી ભાવ કર્યો તો કર્મ બંધાયું. આ જેમ જેમ જાણીએ કે ભાઈ આ કરતા આપણે નથી ને આ તો આ કરે છે, ત્યાંથી આપણે છૂટા થઈએ. એવું વિજ્ઞાન હોવું જોઈએ આપણી પાસે. જો પછી રાગદેશ જ ના થાય ને. આપણે આ છીએ જ નહીં, આપણે આ છીએ જ નહીં. જય સચિદાનંદ, સચિદાનંદ. આવો ને આગળ આગળ આવો ને. પાછળ કેમ બેઠા છે? શશી ગાંધી, શું કરવાની સત્તા આપડા? ઊંઘમાં ઊંઘવાની. પ્રજ્ઞા જ્ઞાન ક્યારે થાય? પ્રજ્ઞા જ્ઞાન ક્યારે થાય? એ તો આપડે જ્ઞાની પુરુષ તમે તમારી પર કૃપા ઉતરે ને, થઈ જ જાય. કૃપા ઉતરી જઈએ, આ બધા કૃપા ઉતરી ગઈ છે, એમ થઈ ગયું. તમને ઉપરા ઉતરી જશે. પાછળ પડ્યા છો અમદાવાદ રહી ને તમારી દોડધામ કરો છો, ત્યાંથી ના જોઈ કદી આવે ઉકેલ આવતી આવે. દરેક ની દ્રષ્ટિબિંદુ જોઈએ એટલા બધા ધર્મ છે. પછી આ બધા ભેગા થઈને એક ધર્મ હારે છે, પણ તો એ દ્રષ્ટિબિંદુ બનાવવાનું કેવું ઉભાય? એ કોઈ નું દ્રષ્ટિબિંદુ દુભાય નહીં, એનું નામ છે આદવાદ. કોઈ પણ માણસ નું દ્રષ્ટિબિંદુ ના બુધાય એવી રીતે વાણી નીકળે. મુસ્લિમ હોય, દિગંબરી હોય, શ્વેતંબરી હોય, સ્થાનકવાસી હોય, બધા હોય, કોઈનું દ્રષ્ટિબિંદુ દુભાય નહીં તો જાણું. પાક્ષિક વાણી નાય, આ બધા પાક્ષિક વાણી હોય. કેવી હોય? પાક્ષિક. પાક્ષિક આ સર્વ પક્ષી હોય. ત્યાદવાદ એટલે સર્વ પક્ષી, પક્ષ વગરનું નિષ્પક્ષપાતી. હા, એટલે પેલા પેલાના અસર જ ના થાય. અમે ગમે તે બોલીએ તો દિગંબર ને અસર ના થાય, શ્વેતંબર ને અસર ના થાય, સ્થાનકવાસી ને અસર ના થાય. આ કહો છો ને? અને પેલા તો સ્થાનકવાસી જો બોલતા હોય તો શ્વેતંબર ઉભો થઈને ચાલતો થઈ જાય કે આ તો સ્થાનકવાસી વાળી કાઢી. તમે છો ને પ્રાક્ષિક વાણી હોય. વાળી કેવી હોય? નિષ્પક્ષપાત વાળી. આ પાક્ષિક, પેલી પાક્ષિક હોય. ભગવાન નો પાક્ષિક ધર્મ હતો નહીં. આ તો આ લોકો એને કયું અસર, આ દુષ્મકાની અસર લઈને પાક્ષિક થઈ ગયું. એટલે વિતરાગ ધર્મ તો નિષ્પક્ષપાતી હોય. સાધવા વિતરાગ ધર્મ તો નિષ્પક્ષપાતી ને. વિતરાગ ધર્મ નિષ્પક્ષપાતી. મહાવીર નો નિષ્પક્ષપાતી ધર્મ. આ બધા લોકોએ પક્ષ પાડ્યા પછી જયારે જ્ઞાની પુરુષ ના હોય ને ત્યારે લોક જુદા જુદા ટુકડા કરી નાખે. આ પક્ષ પાડ્યા તેમાં પક્ષ નો એક નહીં દીક્ષા સાચી નહીં. નિષ્પક્ષપાતી દીક્ષા દીક્ષા જોઈએ. કેવી? આ તો શ્વેતંબરી દીક્ષા, આ તો આ દીક્ષા, સ્થાનકવાસી દીક્ષા, એકની સાચી દીક્ષા નહીં. બોલો, સાચી દીક્ષા નહીં સી રીતે ઉકેલ થાય? સંકેત ના થાય. લાખ અવતાર તમે શાસ્ત્રો માં તો ગીત ના થાય. દીક્ષા સાચી જોઈએ. કેવી રીતે ખાવા પડે? સાચી છે, ખોટી છે? પક્ષમાં પડ્યો તો આથી જ દીક્ષા ખોટી. ચાદવાદ હોય છે. ચાદવાદ માર્ગ જ નથી. એ રીતે દીક્ષા લે. આ તો અત્યારે અમારે ચાદવાદ, અમારી વાણી હોય જ્ઞાની પુરુષની ચાદવાદ વાણી હોય. અહીં કઈ દીક્ષા લે પામતી, દીક્ષા ના લે તો અહીં દીક્ષા જ આપીએ છીએ. સંસારમાં બેઠો દીક્ષા રહે. કર્મ ના બંધાય એવું શું કહેવાય? કર્મ ના બંધાય જેવું તેવું કહેવાય. સંસારમાં હોય ને કર્મ તો બાંધવા જ પડે ને. સંસારમાં હોય ને કર્મ તો બાંધવા જ પડે કે? સંસારમાં હોય તો કર્મ તો બાંધવા જ પડે ને. અમે એવું એવું મૂકેલું હોય કે કર્મ બંધાય જ નહીં. કર્મ બંધાય નહીં. સંસારમાં તો મહાવીર ભગવાન હતા, એમને બંધાતા છે. કર્મ નો ક્ષય થઈ ગયો. એમને કર્મ નો ક્ષય થઈ ગયો. ઠીક છે, એમણે તો કર્મ નો ક્ષય કર્યો. મહાવીર ભગવાન તો કર્મ નો ક્ષય થઈ ગયો. એ બરોબર. નવા કર્મ ન બાંધ્યા ના એમ નહીં. પણ મહાવીર ભગવાને કર્મ નો ક્ષય ક્યારે કર્યો? કર્મ સહી કર્યો તારે કેવું જ્ઞાન થયું? હા, પણ કર્મ સહી કર્યો કરતા સુધી એમને શું કર્યું? એમને ઉપસર્ગો સહન કર્યા ને કર્મ ના ક્ષય. પણ એમને કર્મ બંધા તો હશે? કર્મ તો બાંધ્યા જ નહીં, કર્મ જેટલા બાંધેલા એટલા છોડ્યા. બસ તેવું અમે જ્ઞાન આપીએ ને તો બાંધેલા છોડવાનું એટલું છે. નવા ન બંધાય, નવા ના બંધાય. અને નવા બંધાય તો એક અવતાર ના બંધાય, એક બે અવતાર ના. તે પાછળ બહુ સમજે અમારી આજ્ઞા માંથી પાડે માટે આજ્ઞા થઈ રહ્યા છે ને, આજ્ઞા પૂર્વક પાડવાની એટલે કેટલા કર્મ થાય? પાતળા કર્મ, પાતળા કર્મ બંધાય. પાતળા નહીં, પાતળા દાડા નો સવાલ નથી. એ કર્મ એને થશે મુક્તિ, મુક્તિ પમારે એવા કર્મ થાય. કેવા એવા સંજોગો ભેળી હાલે? કેવું એક કર્મ મુક્તિ આપણને પમારે એવા સંજોગો ભેળી હાલે. એ તીર્થંકરો ની સભાઓ ભેગી કરી હાલે, સત્સંગીઓ સંતો એવા ભેગા કરી હાલે, એવા કર્મ બધા. આ તો કર્મ કેટલા પ્રકારના છે? કર્મ કેટલા પ્રકારના છે? કર્મ કેટલા પ્રકારના છે? જેટલા મનુષ્ય એટલા બધા પ્રકારના. એને કોઈ પ્રકારનો પાર જ નથી. નિર્વિકલ્પ એક, અને વિકલ્પ તો પાર વગરના વિકલ્પ. જેટલા વિકલ્પ એટલા કર્મ. અશુભ કર્મ બાંધ્યા હોય અને શુભ કર્મ બાંધ્યા હોય એની રેખા શું, એનું દ્રષ્ટિનું સ્ટેન્ડર્ડ શું? બેરોમીટર ત્યાં અશુભ કર્મ બાંધ્યા છે અને અશુભ કર્મ. શુભ કર્મ અને અશુભ કર્મ એ બંનેનું, આ અશુભ કર્મ અને આ શુભ કર્મ એનું થર્મોમીટર કયું એમ પૂછવા માંગે છે. શુભ કર્મનો આપણને મીઠાશ લાગે, શાંતિ લાગે, બધા વાતાવરણ બધું શાંત ને એવું લાગે. અને અશુભ આવે ત્યાં કડવા પણ થાય, સમજ ને, સંજોગો બધા કડવા ને ખરાબ લાગતા ને આપણને મનને ગમે ચેન પડે નહીં. જુદું મારે પડી જાય કે અશુભ કર્મ બધા આવે, મને પડી ના જાય. અશુભ અશુભ કર્મ બાંધ્યા હોય ને તો એ શુભ કર્મ ભોગવવાનો એને ઉદય આવે છે, અને અશુભ તો રિઝર્વ રહી જાય છે. તો ભોગવતી વખત એમ કે છે કે ઘણી વખત અશુભ કર્મ તો કે છે કે બાંધ્યા હોય તે રહી જાય છે, અને તે વખતે ઉદય છે તો શુભ કર્મ નો હોય. હા, તો ઉદય તો તમારો અત્યારે શુભ કર્મ હોય, તે વખતે અત્યારે બાંધતા હોય અશુભ કર્મ, તો ઉદય શુભ કર્મ હોય ને તમે અશુભ કર્મ બાંધો એ બની શકે ને? તેથી જ આવું જગત ઉભું રહ્યું છે ને. જો ઉદયમાં શુભ કર્મ હોય અને બધે અશુભ કર્મ, જો અશુભ તો કેવા અહંકાર નો મારો કઈ ના પૂછે એવો કર્મ બધો ને, અહંકાર ના માર્યો. પછી એને ભવિષ્યમાં એ અશુભ કર્મ બાંધે ને પછી ઉદય આવે ને? હા, પછી આવતા બહુ પછી આવે. આના ભાવમાં નું આવે, આ ભાવમાં આવે, આ ભાવમાં કેટલું આવે? બે ગાળો દીધી હોય એનું ફળ ભલે. આ સમજાય ને, ફૂલ પાછળ ફૂલ ગાળો બે દીધી તો એનું ફળ પેલું આવે પાછું. આ ભાવમાં ભોગવવું પડે. અને સૂક્ષ્મ ભાગ બંધાઈ ગયો આગળ માટે, એનો સૂક્ષ્મ ભાગ આગળ માટે બંધાયો, અને ફૂલ અંતે અહીં નહીં પતી જાય. ફૂલ ભાગ એનો અહીં પતી જાય. જગત એને એને જ કર્મ કે છે. જગત શું કે છે? અત્યારે તમે ભોગ ને ગાળો ભરો એટલે તમે કે લોકો કે છે અમને કર્મ બાંધ્યું ના, આ તો તૂટ્યું. આ તૂટતી વખતે જો તમે તમને વિતરાગતા રહી, સમતા રહી, તો તમે કર્મ તૂટ્યા. અને નહીં તો રાગ દ્વેષ ફરી થયા તો ફરી ખામો માણસ બંધાનો ને આપણે તૂટ્યા. હા, એટલે અમે જ્ઞાન આપીએ સમતા રહે. રસીબેન તમે રજકાવો કે એવું તેવું કરો ને તો એ સમતા રાખે, ગમે તે કરો ને તો એ સમતા રાખે. સમતા ના કુએ કોઈ પણ સંજોગમાં એમની ક્ષમતા ના કુએ. વખતે રસીબી શબ્દ નીકળી જાય બરોબર તો તમને એમ લાગે કે આ કદી ગુસ્સો કરે છે, તો પણ એ એમની ક્ષમતા ના કુએ. અંતરની ક્ષમતા તો રહે, અંતરની ક્ષમતા સંપૂર્ણ રહે. અને જે બહાર નો ગુસ્સો થઈ જાય છે એ તો કર્મ ઉદય ના આધારે ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ કરતી ક્ષમતા રહે એટલે ડિસ્ચાર્જ એ થયું અને ફરી નવું કર્મ ના બંધાયું. ચાર્જ ન થાય, ડિસ્ચાર્જ થાય પણ ચાર્જ ન થાય, નવું ન વધે. ડિસ્ચાર્જ થાય પણ ચાર્જ ન થાય, ડિસ્ચાર્જ થયા કરે ચાર્જ ન થાય. પ્રત્યાખ્યાન એટલે શું? પ્રત્યાખ્યાન ને આલોચના, આલોચના અને પ્રત્યાખ્યાન એટલે શું? પ્રતિક્રમણ, પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન. આલોચના એટલે આપણે જેવું તમને, જેવું તમે ખરાબ કામ કર્યું હોય કોઈ કે, તે આપણે જે આપણા જ્ઞાની હોય કે ગુરુ હોય તેમની પાસે તકરાર કરવો. શું કરવું? તકરાર, જેવું થયું હોય એવું સ્વરૂપે તકરાર કરવો. તાર કોર્ટમાં શું કે છે? ગુરુ પાસે કે જ્ઞાની પાસે આપડે જે થયું એવું કહી દેવું. ઠીક રાખ્યા વગર ગુરુ મહારાજ શું કે છે એ ભય નહીં રાખવાનો. ભય એને મારે ખરા, ગુરુ મારના મારી જોખમદારી મારે ખરાબ એ બોલો. આપણે નિર્ભય થઈને આપણે કહી દેવું છે કે આમ થઈ ગયું છે. પછી પછી ગુરુ મહારાજ કહે છે પ્રતિક્રમણ કરજો, એટલે આપણને શીખવાડે કે ભાઈ આવી રીતે પ્રતિક્રમણ કરજો. એટલે આપણે પ્રતિક્રમણ એટલે શાનું કરવાનું? કે જેટલું અતિક્રમણ કર્યું હોય તેનું પ્રતિક્રમણ કરવાનું. કેવું? અતિક્રમણ. હા, તમે એનું બેઠા હોય 10 કલાક સુધી, પણ ક્રમણ હોય તેનો વાંધો નથી. અતિક્રમણ, અતિક્રમણ વિરુદ્ધ કર્મ કર્યું હોય, અતિક્રમણ જે લોકોને પોસાય નહીં એવું કરવું. લોકમાં નિંદ થાય, પોસાય નહીં, કેવામાં દુઃખ થાય, કે અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર છે. એ શીખવાડે. તો પ્રતિક્રમણ કર્યું હોય જે દોષ ગયા હોય એ દોષના માટે આલોચના કરવાની એટલે પ્રતિક્રમણ. તો પ્રતિક્રમણ કર્યા પછી ફરીથી અતિક્રમણ ન કરવું હોય ને એનું તો સજાગ રહેવું, જાગ્રત રહેવું જોઈએ ને. એ કે છે આલોચના પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ ફરી ના થાય એના માટે જાગ્રત તો રહેવું જોઈએ ને. એ દોષ થાય જ નહીં ફરી. પ્રતિક્રમણ એનું નામ કહેવાય ફરી ના થાય. પ્રતિક્રમણ કહેવાય છે એનું નામ કે ફરી થાય જ નહીં. જો સાચું પ્રતિક્રમણ હોય ને તો થાય જ નહીં. તમારે કેટલા પ્રતિક્રમણ કરવા પડે? 10-15 કરવા પડે. હે, પ્રતિક્રમણ આ જે તમે કહ્યું ને સાથે વાત છે કે પ્રતિક્રમણ કર્યા પછી કેમ એને જો સહી થાય, તે આ તો જો બજારમાં આપણે જે ચાલે છે ને અત્યારે વ્યવહારમાં ચાલે છે ને એ પ્રતિક્રમણ લૌકિક છે. કેવું છે? લૌકિક. લૌકિક એટલે વ્યવહાર ફળ આપનારું નહીં. એ ખાલી એટલો ટાઈમ આપણો અધર્મમાં ના ગયો અને પુણ્ય બંધાયું. અને પ્રતિક્રમણ તો ઘણું નામ કહેવાય. શું કોણ સાઈડ છે? કેવું? આપડે તો અહીં કાયદો હશે ને શું કોણ સાઈડ નો કેવું પ્રતિક્રમણ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? શું કહેવાય સાઈડ? એટલે તમારી જોડે ગુરુ ગુરુ મહારાજે કહ્યું કે પ્રતિક્રમણ કરો. પછી પ્રતિક્રમણ કર્યા પછી પાછું પ્રત્યાખ્યાન તો કરવું જ જોઈએ કે ફરી આવે નહીં કરવું. આ ગુરુ ની મૂર્તિ ને અંબારી નું પ્રત્યાખ્યાન કરવું જ જોઈએ. થઈ ગયો પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરી પ્રત્યાખ્યાન ફરી નહીં કરવું. આ પહેણ સાથે હોવું જોઈએ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન. જાગ્રત રહેવું જોઈએ ફરીથી ન થાય. નિરંતર જાગ્રત. જાગ્રત એટલે 1.5 કલાક નહીં, કાયમ માટે 24 કલાક. 24 કલાક નહીં, નિરંતર. આપણે જ્ઞાન આપી ત્યારે નિરંતર જાગ્રત રહે. એક ક્ષણ વાર ઊંઘ્યા નથી. જોજો કરે છે કે આટલું બધું સીટ લાયા કે સ્કૂલે લાયા. બેરોમીટર શું? અને આપણે સંખેડી જોઈએ જરા. સંખેડી જોઈએ કે છે ને? એ અંતર્ગત જાગૃતિ આવી એની એની એનો બેરોમીટર શું એમ પૂછે છે? આપણે જરા સંખેડી જોઈએ કે અગર તો પેટર્ન દ્વારા અમે જોડે રહીએ ને, તપાસ કર્યા કરે ક્યાં ક્રોધ માન માયા લોભ થાય છે, તો તરત ટેસ્ટ કરવાનો. નહી તો મારી હરી કરવી એકદમ સાઈન દાડા ના દેખ્યો હોય તમારા નક્કલ નથી એમ કહી દીધું ખબર પડે ઉત્તરા કેટલો એનો હરી કરી કહેવાય તમારા વક્કલ નથી જરા મૂર્ખ તો માણસ એટલું એટલું ચાર પાંચ શબ્દ બોલ્યા ને પ્રે દોષ લાગે ને આપણે આજના લોન ના પૈસા ને પૈસા તમારી પાસે ખર્ચું કે તાઈંદાળા ભરી દેવું કઈ સુધી તમારે એટલે તાઈંદાળા માં ના પરીક્ષા થાય પંદર પંદર દાળ સુધી રહીએ તાર પરીક્ષા થાય મહાવ્રત અને અઢાર પાપ સ્થાનો કયા એમ આનંદ નો ઉલ્લાસ તો જ્યાં ધર્મ ની વાત ચાલતી હોય ને ત્યાં થાય ધર્મ ની વાત એટલે શુભ શુભ સંસારમાં અશુભ છોડી અને શુભ ગ્રહણ કરવું એ ધર્મ ની વાત કહેવાય શું કહેવાય અશુભ એ ધર્મ છે અને શુભ એ ધર્મ છે કે ધર્માધર્મ કહેવાય ધર્મ ને અધર્મ ને ધક્કા માર માર કરવા નાખો દાડો એમ નામ ધર્મ કોને ધક્કા મારવાના અધર્મ આખો દાડો ધક્કા માર માર એમ નામ ધર્મ અને આ તો ધર્મ નહી આ તો સ્વધર્મ છે કેવું છે સ્વાભાવિક ધર્મ સ્વાભાવિક ધર્મ એટલે અહીં તો આત્મા અને પરમાત્મા બે ની જ વાત હોય અહીં સંસારની વાત હોય બીજે બધે સંસારની વાત હોય અશુભ માંથી છોડાય ને શુભ માં ચાલે પણ હોય સંસારની વાત ભૂગલ ની જ વાત એટલે એ આનંદ છે એનાથી પુણ્યકર્મ પણ થાય અને અહીં જે આનંદ થાય એ કર્મ થી મુક્તિ આપે કર્મ મુક્ત થાય પેલો આનંદ થી પુણ્યકર્મ બંધાય આ સમજાય ને અહીં બંધાય ને કર્મ ની મુક્તિ થાય જાગૃતિ વધતી જાય કર્મ મુક્તિ જાય જાગૃતિ વધતી જાય ઉલ્લાસ ને આનંદ આ તેને માટે ઉલ્લાસ ને આનંદ છે પોતાના સ્વાભાવિક ધર્મ માટે તેને માટે હા રહ્યા છો ભાઈ છવ્વીસ ત્રણ ઇઠોતેર બહુબેને ત્યાં વડોદરા અને શ્વાસ શબ્દ નો ઉપયોગ કર્યો એનો ઊંડાણ થી અર્થ શું એમ કેટલા શબ્દ નો શ્વાસ પણ સંજોગો ભેગા થાય ત્યારે એન્ડ આવે સંજોગો ભેગા થાય ત્યારે ખરાબ સંજોગો ભેગા થાય તો અધોગતિ લઈ જાય સારા સંજોગો ભેગા થાય તો ઊંચી ગતિ લઈ જાય ને એમ કરતા કરતા સંજોગો સારા ભેગા થાય સારા પણ છુટકારો થાય આ પૃથ્વી ઉપર તમારા જેવા બીજા કોઈ હશે તમારી કોટીના આ પૃથ્વી ઉપર તમારી કોટીના બીજા કોઈ હશે હાલમાં આપણે શું કામ છે હોય તો આપણે શું કામ ના હોય તો આપણે શું લાગે આપણે જે બોલ્યા એ કામ સમજાય ને બધા બધા મારી કોટી ના છે જો એક દ્રષ્ટિથી જોવા જાય બધા મારી કોટી ના છે જો અને બીજી દ્રષ્ટિ જોવા જાય તો એનો કઈ એનો હિસાબ જ નથી ગણતરી નો હિસાબ નથી સમજે ને એક દ્રષ્ટિથી બધા જ સરખી કોટી ના છે સમજાય છે તમે પણ તમારે એટલું જાણવાનું કે તમે છૂટ્યો હોય તમને છૂટેલો માણસ હોય તે તમને છોડાવશે એમાંથી કોણ છોડાવશે જે પોતે મુક્ત થયેલા હોય એટલે હવે આપણે જ્યાં આગળ બીજા કોઈ માણસની પાસે જઈએ તો આપણે જાણવું તેમને મુક્ત થયા છે કે નહીં તે આપણને ખબર ના પડે એમને એમ ગણતરી કરતા તો આપણે એમને પૂછવું જોઈએ કે તમે મુક્ત થયેલા છો ઘણા ડોંગી હોય છે કે એવું કહે કે હું મુક્તિ મુક્ત થયેલો છે. ઘણા ડોંગીઓ એવું કહે કે મુક્ત થયેલો છે. ડોંગીઓ હોય તો પાસે લેજ હોય આપણી પાસે, પછી હરી કરવી તમારા અક્કલ નથી એમ કેવું, એટલે તને ખબર પડશે ડોંગી કેવા છે તે. ફેણ મળે તો જાણું કે આ દુકાને ફરી ઉભું રહેવા જેવું નથી. સમજ પડે ને, હરી કર્યાનું પાસે દંડ આપી દેવો પડે આપણે. હરી તો કોઈને કરાય જ નહીં આપણે તો, એટલે 5-5 રૂપિયા ગથે છૂટી અને ખુશ કરી દેવાના એમને. શું કહ્યું? હરી કર્યા બધું, પણ આપણે દુકાન છૂટી ગઈ ને, નહીં તો ક્યાં સુધી રહી આપણે? આખી જિંદગી તો જ જાય બધું. લોક જૈનની દુકાનમાં બેસી રહ્યા, વૈષ્ણવની દુકાનમાં બેસી રહ્યા, શિવની દુકાનમાં બેસી રહ્યા, પણ દુકાન બેસી રહ્યા માં આપણું શું ભર્યું છે? આ હિન્દુસ્તાનનો જન્મ અને મનુષ્ય દેહ સંપૂર્ણ થઈ શકે એમ છે. સંપૂર્ણ સંજોગો ભેગા થાય તો બધું જ છે. દીવો છે બધું, આમ ઘી ઘી પૂરેલું છે, દિવેટો છે, બધું જ છે, ફક્ત સળગવાનું જ બાકી છે. તાર સળગાવો છે, કઈ ના રહી છે હોય છે ને ત્યારે આનંદ આવે, પણ પછી સમાજની અંદર બેસી જઈએ છે ને તો પછી સમાજ દિવાસી જાય છે. એનું કારણ શું? એટલે કે આપની પાસે જયારે હોઈએ છીએ ત્યારે આનંદ આવે છે, અને પછી સમાજમાં બેસીએ છીએ એટલે એના જેવા થઈ જઈએ છીએ. એનું શું કારણ છે? ઠંડ બહુ ઠંડી હોય, બહુ ઠંડી હોય તો આપણે સગડી પાસે ઉભા રહીએ તો ઠંડી ના લાગે, અને સગડી થી ઉઠીએ ત્યારે આ જ્ઞાની પુરુષ ની પાસે પોતાને પોતે પોતાને દુઃખી નથી, એટલે પોતે બધા જે આઈ દે એટલે બધું વાતાવરણ દુઃખ નું ના હોય. સમજ ને, વાતાવરણ જુદી જાતનું હોય. અહીં માયા બાયા હોય ને, એ માયા તો જુદી ના રહે. પાછા બહાર ગયા પછી કાયમ ની તમારે કાઢવી હોય, બહાર ના વળગે એનો ઉપાય ખરો? બહાર ના વળગે એનો કઈ ઉપાય ખરો? હા છે ને ઉપાય, આપણે બધા આ તેથી આ બધા બેઠા છે. બહાર નથી આ માયા વર્તી એટલે આ બધા બેઠા છે. બહાર માયા વર્તી નથી એટલે માયા બેઠા છે, એટલે કોઈ બે જ નહીં ને. બહાર વર્ગે એમાં તો દુકાનો બધી બહુ છે, બહાર વાગેલી પછી હતું એ જ ને, પણ આ તો કાયમ ના માટે પછી વર્ગે જ નહીં. એટલે ફરી આવજો, અહીં લાભ લેજો. શું કરો? સેવા કરો, અભ્યાસ કરો. પૂજા અને સેવામાં ફરક ખરો પૂછે છે. પૂજા અને સેવા એમાં ફેર ખરો? એવું છે ને, પૂજા તો જે બધા પૂજ્ય હોય ને એ બધાની પૂજા કરી શકાય. શું કહ્યું? પૂજ્ય હોય એની પૂજા કરી શકાય. હા, પૂજ્ય બધા આપણે લખીએ ને, કાકા સસરા આપણા કાકા સસરા ને પૂજ્ય લખીએ છીએ ને, બરોબર, મામા સસરા ને પૂજ્ય લખીએ છીએ, બધાને પૂજ્ય નહીં લખતા, એ બધાની પૂજા કરી શકાય. સમજ પડે ને. અને સેવા તો ભગવાન ને ભગવાનના દૂતો ની થાય અને મા બાપ ની થાય, બીજા બધા પૂજ્ય, જે પૂજ્ય એને પૂજા થઈ શકે. અને તેર્ય હોય તેની સેવા થાય. તેર્ય પેલા પૂજ્ય કહેવાય અને આ તેર્ય કહેવાય. શું કહેવાય? તેર્ય, તેર્ય અને સેવક. સમજણ ને, એ તેર્ય હોય તો સેવક સેવા કરે એટલે પોતે જ તેર્ય થાય, પોતે જ તેર્ય થાય. સમજણ ને. અને પેલો પૂજ્ય તો બધા આપડે બધા બહુ હોય છે, કાકા મામા બધા એને પૂજ્ય લખો છો? નહીં લખતા. શું લખો છો? પૂજ્ય લખીએ છે. હા, માટી હવું હોય તો લખે પૂજ્ય કરો. એ પૂજ્ય છે ને આ સેવ્ય છે. આ સેવા સેવ્ય, સેવ્ય ની સેવા કરવાની હોય. સેવ્ય તે રૂપ બનાવે. પૂજન ફળ છે તે સંસાર ફળ મળે. શું મળે? સંસાર ફળ. પૂજન ફળ સંસાર ફળ મળે. અને સેવીએ તો તે રૂપ બનાવે, જેની સેવા કરીએ તેઓ તેવા થઈ જાય. આપણે બીજું કઈ પૂછ્યું છે? તબિયત સારી છે? ચાલો બાકી એક જ છે બધું. ચાર માંથી એ ભાગ નું પ્રદાન બધું હોય કોઈ મુખ્ય નહીં. કોઈ નહી. પાર્લામેન્ટ જેવું છે, એક્ઝેક્ટ પાર્લામેન્ટ જ પેલો. એમાં અહંકાર, અહંકાર છે ને એ આપડા પેલા રેડી છે ને, રેડી અત્યારે એના જેવા છે. મન હોમ ડિપાર્ટમેન્ટ નથી, ફોરેન ડિપાર્ટમેન્ટ, ફોરેન હોમ દેવ. મેં કહ્યું તો મન ને લાભ થઈ ગયું, હોમ ડિપાર્ટમેન્ટ અને મુખ્ય તો મન ના લાવે ને, મુખ્ય કોઈ હોય જ નહીં, તો ઉદભવે સી રીતે એકદમ સાયન્ટિફિક સર્કસ કે છે ને કે એવિડન્સ ના મળે એટલે મન ઉભું થાય, એવિડન્સ મળે એટલે અહંકાર ઉભો થાય. કોઈના બાપ નું નહીં, બાપ નું કોઈ દબાઈ દેવા, બહુ વર્ષ તપાસ કરી લે માલકી કોની છે. કોઈના બાપ ની ભીડ બધી આવે છે ને તો દબાઈ દે બધું, મેં બીજાને તહેવાર ના છે ને, અહંકાર ની માલકી હોય તો કોઈ તહેવાર ના છે ને, એટલે કોઈની માલકી સ્વતંત્ર બધું. અને આ પાર્લામેન્ટરી પદ્ધતિ છે બધી, ચાર છે ને, ચારમાં એક બાજુ, એક બાજુ બે થયા એટલે ત્રીજો પે આવી જાય. શું કહ્યું? ત્રીજી થઈ થઈ જાય તો રખડી પડે, કારણ કે જ્યાં જ્યાં બુદ્ધિ હોય તો બુદ્ધિએ વડોપ્રધાન તરીકે સહી કરી એટલે પેલા તો કરવી જ પડે ફરજિયાત. એટલે આ બે નજીક નજીક હા પેલા બેન ઉપર આધાર રાખે, ચિત્ત નો જો કદી જોર હોય તો ચિત્ત ના ભણી જાય, અને મન નું જોર હોય તો મન ના ભણી જાય. પણ તે પાર્લામેન્ટરી પદ્ધતિ, મુખ્ય મન ઉપર નહી મન દબાઈ દે ને, મન બધા દબાઈ ના દે, કોઈ કોઈને દબાઈ દઈ શકે જ નહીં ને. બુદ્ધિ હોય ત્યાં બુદ્ધિ એકલા નહીં ભરે, ચિત્ત હોય ત્યાં ચિત્ત એકલા નહીં ભરે, એ પોતાની સત્તા આખો અંતરકરણ ખુલ્લું રહે છે. અને મન કઈ બીજી વસ્તુ નથી, તમારે ગયા હતા ના સંસ્કારો બધું છે, ગયા હતા એના સંસ્કારો ની તમારે ફિલ્મ છે તે બધું જ મન છે. તમે જે ઘણા કહે છે ને મારું અંતઃકરણ ના પાડે છે તીકડે બધા ભેગા થતા હશે, ઘણા નથી કહેતા એ વ્યવહારમાં કે ભાઈ મારું અંતઃકરણ ના પાડે છે તીકડે બધા ભેગા થતા હશે. એ અંતઃકરણ ના પાડે છે ને એનો અર્થ મારું દિલ ના પાડે છે, એનો ખરો અર્થ એ થાય મારું દિલ ના પાડે છે, મારું હાથ ના પાડે છે. સમજે દિલ, દિલ ના પાડે એટલે બધાને થઈ થઈને બધું કહ્યું, સમજે ત્યારે મેં તૈયાર થઈ ગયું. તમારા કુટુંબ છે કે નક્કી કરેલું છે માર્ગ બરોબર સાથે છે ને, સુંદર માર્ગ છે, ત્યાગ કરી કરી દમ નીકળી જાય, ઘર છોડાય નહીં, દહીના સુગર શીર છોડે, જાતે ખાવા કરતા આવડતું ના હોય પછી શીર થાય ચપણાય શીર તું એ શું આ તો સુંદર માર્ગ છે, દહીના સુગર હાથે આડવા જલેબી ખાતા છે, અત્યારે જલેબી ખાધી ના ખાધી, એવો માર્ગ છે સુંદર, હાથમાં કામ કાઢી લો. ફરી ફરી આ નથી હોતું, 10 લાખ પર એક જ રોગ પણ થાય છે, 10 લાખ જ છે આવી સરળ. પેલું તો છે જ ભંગાર, જવા ના દઈએ, ભગવાને આ દુનિયા બનાવી હોય તો આપડે કશું બનાવવાનું રહેતું નથી, અને જો આપણે જ બનાવી છે તો ભગવાન ને કશું કરવાનું રહેતું નથી. જે બધી એક કરતા હોય સમજ પડે ને, આ બધી આ શબ્દ ઘૂસી ગયેલી છે બધી, સમજ પડે ને. The world is the puzzle itself. Itself puzzle thayelu cha. God is in every creature, whether visible or invisible. એ તો બરાબર છે, એટલે એનું કારણ છે કે ધરતી છો. એક ફરક બ્રહ્માસ્મી થઈ જાવ ને એટલે કલ્યાણ થઈ જાય. પણ પ્રકૃતિ બરાબર થવું જોઈએ એ થતી નથી. દક્ષિણ છે, ભગવાન નું શું કર્યું તમે? એ મન નો ખોરાક છે રામરાવ, શું છે? હા, એટલે એ જે કરવામાં શું દેખાડવાનું? ત્યારે કરતા દાદા ભગવાન નમસ્કાર કરું બોલ્યા કરજો ને, એ છે મન નો ખોરાક નથી, એ અંદર શુદ્ધિકરણ કરશે આખું, આખી પ્રકૃતિ શુદ્ધ કરશે, વસ્તુ બ્રહ્મ કરવાની સ્થિતિ બનાવવા જેવી બનાવશે. બ્રહ્મને માટે તૈયાર ભૂમિકા બનાવશે આ દાદા ભગવાન નમસ્કાર બોલે. પેલા પેલા જપ બપ બધું નથી વસ્તુ, એ સામાન્ય વસ્તુ છે. એ ખોરાક છે મનનો, શું છે? મનનો અને વાણીનો બેનો ખોરાક છે. એ ખોરાક તો આપવો જ રહ્યો ને, ત્યાં સુધી ભૂખ મટે નહીં બીજી, ત્યાં સુધી કઈ ખોરાક તો આપવો જ રહ્યો ને. તમે શું ખોરાક આપો છો? હજી આપતા કશું ભૂખ્યા રહે નહીં પણ યથાશક્તિ ખોરાક ના લો ને તો આમ થી ડાફુ મારી ખાઈ જાય, પણ ખાઈ જાય શું કહ્યું? ડાફુ મારી ખાઈ જશે એમાં તમને નુકસાન થશે, અને તમે ખોરાક આપશે તેનાથી રેગ્યુલર રહેશે, નહીં તો ઊંધું જ બોલી જાય. ભગવાને બનાવ્યું એવું લાગે તમને આ જગત? હે, એક ભગવાન એકલા જ છે નક્કી થાય, સર્વવ્યાપી હોય તો પછી એમને એ જણ હોય તો બીજી વસ્તુ રહી શકે નહીં, કેવી રીતે રહી શકે? આ અજવાળું છે તે અજવાળું અંધારું બે હોય, તે જ્યાં સુધી આ દિવસ છે ત્યાં સુધી આ રૂમમાં અંધારું તો ન જ હોય ને કોઈ જગ્યાએ, સમજણ. ત્યારે કૃષ્ણ ભગવાન શું કહ્યું કે ચેતન અને જળ બે વસ્તુ છે, શું છે? બે વસ્તુ છે, માટે એ ચેતન સર્વવ્યાપી નથી, એનો સર્વવ્યાપક સ્વભાવ છે, શું છે? સર્વવ્યાપક નો અર્થ સમજાવું તમને. આપણે એક લાઈટ મૂકી હોય એક ઘડાની નહીં, એક ઘડો હોય તેની લાઈટ મૂકીને ઉપર ઢાંકું વાંચી દઈએ તો બહાર અજવાળું પડે નહીં, પછી એને જેટલા કોણા પાડીએ એટલું બહાર થોડું થોડું અજવાળું આવતું જાય. એવી રીતે આ ઘડારી માં પાંચ કોણા પડે આપણને, તેથી પાંચ ઇન્દ્રિયો નું અજવાળું બહાર પડે છે. ચલો શું કરી, સમજાયું? હવે એ અજવાળું જો કદી આખું બધું તૂટી જાય તો આખા જગત માં વ્યાપી જાય એવો છે સ્વભાવ, તૂટે તો ને તૂટે, એટલે આવી રીતે વ્યાપવાનું છે. તમે લોક શું જાણી બેઠો છો? બધું ભગવાન જ છે, ન હોય ભગવાન માં તો. આ લાકડું હોય ને તને બાળવામાં જો કદી પાપ લાગતું હોય તો બાળ્યા પછી દિવાય જ ને, સમજ ને. ચેતન અને અચેતન બે વસ્તુઓ જુદી જુદી છે. અચેતન ખરી કે નહીં? જળ જળ વસ્તુ ખરી કે નહીં? કે જળ એને તમે વાપરી શકો, ચેતન ને મારો તમને પાપ લાગશે, શું? કારણ કે અંદર ચેતન છે. એક ઝાડ પાન લીલા ઝાડ હોય તે બધા ને ચેતન રહેલું છે. ગમે ત્યાં લાકડું હોય તેને બાળી નાખો, આ તમારો ચશ્મો છે, ચેતન છે કે જળ છે? જળ છે. આવું જળ બોલશે પાછું અવરું થશે, જળ થયો. જળ કોનું નામ કહેવાય? કોઈને દુઃખ ના થાય, એટલે આને ભાગી નાખીએ તો કોને કોનું દુઃખ થશે? કેટલું ચેતન માં છે? કેટલું ચેતન છે? તમારી મમતા ભરોય માટે એટલું ચેતન છે, સમજો ને? એટલે એ તમારામાંથી મમતા કાઢી નાખો, પછી હું કોઈને પૂછું, કોઈને વાંધો નથી ને તકના, તો પછી આપણે ભાગી નાખીએ, કસરત કરીએ, તેનો પછી કોઈ દોષ જ નથી. જ્યાં સુધી અમારી મમતા છે ત્યાં સુધી આપણાથી કશું ના થાય, એ તમે સમજાય ને? સમજાયું તમને? એટલે જળ ખરેખર જળ નથી, એ તો જળ, પણ એની મહી પર ચેતને પોતા મારા પણ આરોપ કર્યો છે, સંકલ્પ કર્યો છે, એટલે સંકલ્પ શક્તિ નો અમે ચેતન થાય આવી છે. સમજાયું? માલકીપણા નો દાવો છે, તમને સમજાય વાત? હું શું કહેવા માંગુ છું? ના સમજાયું બરાબર ને? સમજાવ ખોટું કામ કરવું હોય તો શરમાવાનું, બીજા શરમાવા જેવું શું? પણ આ તો એટિકેટ રાખેલી કે તમે બધા? બધું જગત આખું એટિકેટ માં પડ્યું છે. આ લૌકિક જ્ઞાન છે, ભગવાન આ દુનિયા બનાવી આમ થયું તેમ થયું, ભગવાન વર્ષ ચલાવે છે, બધી બધી લૌકિક વાતો છે. અને અલૌકિક વાત જાણ્યા વગર કામ થાય નહીં આપણે. વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ, ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઉપાણ બહાર જ છે, ભગવાન મહી બેઠા છે, ગુરુજીની અંદર બેઠેલા છે. જે પ્રગટ થયેલા હોય તો કામ કરે, પ્રગટ તમારે ભગવાન પ્રગટ થવા શું હરકત છે? કેટલી બધી નબળીઓ, બધી નબળીઓ ખરી તમારે? કેવી કઈ નબળીઓ છે? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, પ્રિજ્યુડિસ, કેટલી જાતના? કેટલી જાતના પ્રિજ્યુડિસ છે? બહુ જાતના નહીં. નબળી જાય તો પરમાત્મા પ્રગટ થાય. નબળી રૂપી આવરણ છે. બરાબર હોય છે ને? એક માણસ ને માની માય માની બેઠો તો એવો એવો જ લાગ્યા કરે આપણને, કાંઈ એવો હતો નથી. દરેક સેકન્ડે ફેરફાર જ હોય છે દરેક માણસ નું. દરેક સેકન્ડે આખું જગત જ ફેરફાર કરું છે, નિરંતર નિરંતર પરિવર્તન થયા જ કરે છે. બધું પૂછજો, બધું પૂછાય, પૂછી લેવાય છે. રામ રામ. બધું પૂછાય છે તમારું ઉકેલ આવે નહીં. તમારે જાતે કાઢવા જશો તો એક કાર્ડ છે, બીજા બે પેલી બાજુ થઈ જશે. આ બાજુ એકને ધક્કો મારશે તો હવે પાસે જશે. સંતાનો ઉકેલ જ ના આવે. આ બધું આખું જગત ભટક ભટક કરશે, એનું કારણ જ એ છે. તરણ તારણ પુરુષ મળવો જોઈએ. તરણ તારણ પોતે તર્યો હોય, અનેક લોકોને તારવાને સમર્થ હોય તો આપણે તારી શકે. આ લોક ડૂબતા આપણે શી પાર હતે? રામ રામ. તરવું છે, નક્કી કર્યું છે? તરવું છે, નક્કી કર્યું છે? હવે કારણ કે આપડા લોકો ને ટેવ શું છે? બાપ દાદા કરતા હતા, બીજા લોકો કરતા, દેખ લોક કરતા, દેખ પોતે કરે પોતે, એમાં એને વિચારીને એનું તારણ બારણ કાઢી શકવાની શક્તિ નથી. એટલે આ લોકો શું કરે છે? નકલ જ કર્યા કરે છે લોકોને જોઈ જોઈને. નકલ કરવાની છે ખરી, નકલ કર્યા વગર ચાલે જ નહીં, પણ મેં તારણ કાઢવું જોઈએ. શું નકલ કર્યા વગર સુટકો જ નથી, જગત નકલ જ છે, પણ તારણ કાઢીને કરવું જોઈએ. શું આપણે મોટો મોટો સાયન્સ છે આપણું, મૂર્તિ નું સાયન્સ છે, બહુ મોટું સાયન્સ છે આપણું, તમે કહો ને જબરદસ્ત સાયન્સ છે, પણ તે બધું લૌકિક છે. શું છે? પણ લૌકિક માં આવે તો અલૌકિક માં જવાય. આપણા હિન્દુસ્તાન ના લોકો લૌકિક માં તૈયાર થઈ ગયા છે, હવે અલૌકિક માં જવાનું છે. ફોરી વાળા લૌકિક નહીં સમજતા, એ તો સાહજિક છે. શું છે? બરાબર છે, રસ્તો બતાવવાનો કોઈ જોઈએ ને. હા, રસ્તા વગર તો ના, તરણ તરેલા જોઈએ, પોતે તરેલો હોય, મોક્ષ નું દાન આપવા આવેલ હોય, મોક્ષ દાતા જોઈએ, તો આપણે છુટકારો મેળવે. તમને સંસારમાં છુટકારો ગમે છે? છુટકારો ગમે છે? બંધન લાગે છે તમને? ઈશ્વરની મરજી હોય એમ કરવાનું. ઈશ્વરની મરજી હોય એમ કરવાનું. હા, પણ આમ બંધન જેવું લાગે છે? જેવું બંધન, બંધન અત્યારે કઈ કહે છે? કઈ બંધન માં થયું અનુભવ માં આવ્યું? ને હજુ એટલું જ્ઞાન નથી થયું, એટલું જ્ઞાન નથી થયું, એટલું ડેવલપમેન્ટ નથી થયું કે બંધન લાગે. તમને બંધન માં થયો તો અનુભવ થયેલો? તમને બંધન જ લાગ્યા કરે નઈ આખો દાડો? વૈષ્ણવ ને બંધન નથી લાગતું, વૈષ્ણવ શિવ ધર્મી બધા અમુક કે એની આગળ દશા થાય તારે બંધન સમજાય કે આ કઈક બંધન છે. મને એ દેહ વૈકુંઠ નો દેહ હોય, વૈકુંઠ એટલે વચ્ચે બધી કુંઠિત થાય એવો હેતુ હોય. છતાં બધા આખા દરેક ધર્મ ના મનુષ્ય, મનુષ્ય માત્ર ને ખરી ઈચ્છા શું હશે? શેની ઈચ્છા હશે? બધાને મોક્ષ, સુખ ની, દુઃખ ગમતું નથી. બધું જ કરવાનું, જ્ઞાન તેનું નામ કહેવાય. વ્યવહાર હોવો જ જોઈએ બધો. શું જ્ઞાન માં ભાગી લેવાનું નામ જ્ઞાન નથી. સંસારમાં રહીને બધું ક્રિયા જ્ઞાન હોવું જોઈએ. સંસારમાં રહીને બધું ક્રિયામાં એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે પછી શાંતચિત થતું નથી. એ તો દવા એવી હોય છે, એવી એવી દવા હોય છે કે તમે જુદા છો આનાથી. શું નામ તમારું? અનુભાઈ. આ અનુભાઈ તમે બે જુદા છો, પણ તમે અત્યારે ભ્રાંતિથી એમ માની બેઠા છો કે આ હું જ છું, અનુભાઈ જ છું, એટલે હવે તમે સ્થિર થાય. એ જાય કોણ કેવી રીતે? એ જ્ઞાની પુરુષ બે ને છૂટું પાડી આલે. જે ચોટ છે ને એ ચોટ ઉડાડીને લે, છૂટું પડી જાય, પછી જુદું જુદું વર્ત્યા કરે. આ સૌ કરે છે ને? હવે મોટા મોટી વિદ્યા ગણાય છે આ મોટા મોટી વિદ્યા. એના માટે જ આખું જગત તલપાપડ થયું છે, એના માટે બધા લોકો સાધુ થયા છે, એના માટે જ આ બધી માથાફોડ છે કે જ્ઞાની પુરુષ બરાબર હોય ત્યારે કામ કરી આપે. એટલે તમે અમને, અમે તમને એવું કહીએ કે ત્યારે પછી આ છે તે અનુભવ ને આ ગુરુ, તમે કહ્યું ને? અને એ તો ગુરુ પણ ના છે ને, આ તો ભગવાન પદ છે. શું છે? દાદા ભગવાન, ત્યાં દેખાય છે ભગવાન ના, ભગવાન આવા ના હોય, તમે બેકર છે, તમે કહ્યું ને? તમને એમ લાગે છે હું બોલું છું, મને એમ નહીં લાગતું હું બોલું છું, આ રેકર બોલી રહી છે. શું બોલી રહી છે? તમારે ખરેખર રેકર બોલે, પણ તમને મારી વાણી એની મમતા છે તમને, સમજે ને? અહંકાર ને મમતા બે છે, એટલે મારી વાણી હું બોલું છું એમ કહો છો, અને આ રેકર્ડ છે, સમજે ને? આ ટેપ રેકર્ડ, આ રેકર્ડ છે, આ ફર્સ્ટ રેકર્ડ, આ સેકન્ડ રેકર્ડ, તો કેટલી રેકર્ડ ઉતારી એટલું ઉતરે, તો જાણો છો ને? માટે અહીં લાભ ઉઠાવી દીધો તો આગળ એ એમનો વાંધો નહીં, હું શંકરને પછી રહે જ આપણને, સમજે ને? એ તો વ્યવહારિક વસ્તુ છે, અને એનાથી સેકન્ડ વ્યવહાર આપણે સ્કૂલમાં મળ્યા હોય ને તે ગુરુ કહેવાય. બધા ગુરુ કેટલા જ નદી આવે નહી? પૈસા ભેગા કરવાની ઈચ્છા, પૈસા શેનાથી આવે તે ખબર નથી, એક માણસ પૂછ્યું એ દાદા પૈસા કેવી રીતે આવે, જેવી રીતે ઊંઘ આવે તેવી રીતે. કેટલાક ઊંઘ બિલકુલ નથી આવતી, તો રૂપિયા ના દેખાય કે રૂપિયા નો ઊંઘ ના બેની સિમિલી છે. જેમ ઊંઘ આવે છે ને એવી રીતે જ પૈસા આવે છે. ઊંઘ ના આવતી હોય તો પૈસા ના આવે એવું નહીં, પણ ઊંઘ જેવી રીતે આવે છે તેવી રીતે આવે. ઊંઘ લાવવા માટે તમારે કશું કરવું પડતું, અને જો પ્રયત્ન કરો